શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 9 અધ્યાય 29 સાવિત્રી ધર્મરાજના પ્રશ્નોત્તર સાવિત્રીને વરદાન. ભગવાન નારાયણ કહે છે, નારદ, સાવિત્રીના વચન સાંભળીને યમરાજના મનમાં ખૂબ આશ્ચર્ય થયું. તે જીવોના કર્મફળ કહેવા તૈયાર થયા. ધર્મરાજાએ કહ્યું, પુત્રી, હજી તું છે તો ખૂબ નાની, પરંતુ તારામાં મોટા વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓથી પણ વધારે જ્ઞાન છે. પુત્રી, ભગવતી સાવિત્રીના વરદાનથી તારો જન્મ થયો છે. તું એ દેવીનો અંશ છે. રાજાએ તપના પ્રભાવથી તારા જેવી કન્યા રત્નને પ્રાપ્ત કરી છે. જે રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુના, ભવાની શંકરના, આદિત્ય કશ્યપના, હલ્યા ગૌતમના, સચી ઇન્દ્રના, રોહિણી ચંદ્રમાના, રતિ કામદેવના, સ્વાહા અગ્નિના, સ્વધા પિત્રોના, સંજ્ઞા સૂર્યના, વરુણના, વરુણાની વરુણના, દક્ષિણા યજ્ઞના, પૃથ્વી વરાહના અને દેવસેના કાર્તિકેયના સૌભાગ્યવતી પ્રિયા બનીને શોભી રહ્યા છે. તે જ રીતે તું સત્યવાનની પ્રિયા બન. મેં તને આ વરદાન આપ્યું મહાભાગ. આ સિવાય પણ તારે પણ જે તારે જોઈએ તે વરદાન માગ, હું તારી બધી જ ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. સાવિત્રી બોલી, મહાભાગ, સત્યવાનથી મને 100 પુત્રો થાય, આજ મારું પ્રિય વરદાન છે. સાથે સાથે મારા માતા પિતા પણ 100 પુત્રોના માતા પિતા બને. મારા સસરાને બંને નેત્રોમાં દ્રષ્ટિ પ્રાપ્ત થાઓ તથા તેમને ફરીથી રાજ્યશ્રી પ્રાપ્ત થાઓ. જગત પ્રભુ, સત્યવાનની સાથે હું ઘણા લાંબા સમય સુધી રહું અને છેવટે ભગવાન શ્રી હરિનું ધામ અમને પ્રાપ્ત થાય એવું વરદાન પણ આપવાની કૃપા કરો. પ્રભુ, જીવોના કર્મફળ તથા વિશ્વના ઉદ્ધારનું કારણ સાંભળવાની મને ઉત્કંઠા છે, માટે તે મને કહેવા કૃપા કરો. ધર્મરાજાએ કહ્યું, મહાસાધ્વી, તારા બધા જ મનોરથો પૂર્ણ થશે. હવે હું જીવોના કર્મફળ કહું છું, સાંભળો. શુભ અને અશુભ કર્મોના ફળ સ્વરૂપ જીવો ભારત ભૂમિમાં જન્મે છે. આજ પુણ્ય ભૂમિ છે. પતિવ્રતા, દેવો, દૈત્યો, દાનવો, ગંધર્વો, યક્ષો, રાક્ષસો તથા મનુષ્યો આ બધા કર્મના અધિકારી છે. માત્ર પશુ વગેરે જીવોને કર્મના અધિકારી કહી શકાય નહીં. ઉત્તમ કર્મ કરનારા જીવો બધી યોનિઓમાં જન્મીને તેના ફળરૂપી સુખ ભોગવે છે. શુભ અશુભ કર્મનું ફળ સ્વર્ગ અને નરક નક્કી છે. કર્મની વિશેષતાથી જીવ સમગ્ર યોનિઓમાં ભટકે છે. કર્મ સમાપ્ત થવાથી મનુષ્યના હૃદયમાં ભક્તિ પ્રગટે છે. સાધ્વી, ભક્તિ પણ બે પ્રકારની છે, એક નિર્ગુણ અને બીજી માયા વિશિષ્ટ બ્રહ્મ સ્વરૂપિણી ભગવતી માટે કરવામાં આવતી ભક્તિ. પૂર્વ જન્મના અશુભ કર્મ મનુષ્યને બીજા જન્મમાં રોગી બનાવે છે અને શુભ કર્મ આરોગ્યપ્રદ છે. મનુષ્ય એના પૂર્વક્રમ પ્રમાણે દીર્ઘજીવી, અલ્પાયુ, સુખી, દુઃખી, આંધળો અને અંગહીન થાય છે. પૂર્વ જન્મના ઉત્તમ કર્મના ફળ સ્વરૂપ બીજા જન્મમાં સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. દેવી, હવે મુખ્ય વાત સાંભળો. સુંદરી, આ અત્યંત દુર્લભ વિષયનું શાસ્ત્રો પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ વિષયની ચર્ચા બધાની સામે કરવી નહીં. જીવોનો ભારત ભૂમિમાં જન્મ દુર્લભ માનવામાં આવે છે. તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, તેમાં પણ બ્રહ્મને જાણનાર વધારે શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ પણ બે પ્રકારના છે, સકામ અને નિષ્કામ. કામના વાળો બ્રાહ્મણ સંસારમાં પ્રતિષ્ઠા પામે છે અને નિષ્કામ ભગવાનનો ભક્ત બની જાય છે. સકામી ફળે ભોગવવામાં પડ્યો રહે છે અને નિષ્કામી વિઘ્નોને પાર કરી યજન ભજનમાં જોડાઈ જાય છે. સાધ્વી, નિષ્કામી બ્રાહ્મણ શરીર છોડ્યા પછી ભગવાનના નિરામય પદનો અધિકારી બને છે. આવા નિષ્કામી ભક્તને સંસારમાં વારંવાર જન્મ લેવો પડતો નથી. દ્વિભુજ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ છે. તેમની ઉપાસના કરનાર ભક્ત પ્રાકૃત શરીર છોડ્યા પછી દિવ્ય શરીર ધારણ કરીને ગોલોકમાં જાય છે. સકામી ભક્ત ઊંચા વૈષ્ણવ લોકમાં જઈને ફરીથી ભારત ખંડમાં જન્મ લે છે. તેનો જન્મ બ્રાહ્મણને ઘેર થાય છે અને તે પણ ધીરે ધીરે નિષ્કામ ભક્ત બની જાય છે. અને મારા દ્વારા તેને નિર્મળ ભક્તિ પણ સુલભ થઈ શકે છે. એ નક્કી છે કે સકામ બ્રાહ્મણ અને વૈષ્ણવ અનેક જન્મોમાં પણ વિષ્ણુ ભક્ત ન હોવાથી તે વિશુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. સાધ્વી તીર્થ સ્થાનમાં રહીને સતત તપ કરે છે તેવા બ્રાહ્મણો બ્રહ્મલોકમાં જાય છે, તેમને ત્યાંથી પાછા ભારત ખંડમાં આવવું પડે છે. તીર્થ સ્થાન અથવા અન્ય જગાએ રહીને હંમેશા પોતાના કર્તવ્ય કાર્યમાં સંલગ્ન રહે છે તેમને શરીર છોડ્યા પછી સત્યલોક પ્રાપ્ત થાય છે. તે પાછા સમય પ્રમાણે ભારત ખંડમાં જન્મે છે. પોતાના ધર્મનું પાલન કરતા સૂર્યની ઉપાસના કરનાર બ્રાહ્મણ સૂર્યલોકમાં જાય છે અને ત્યાંથી પાછા ભારત ખંડમાં જન્મ લે છે. જે ધર્માત્મા મનુષ્ય નિષ્કામ ભાવે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે દિવ્ય મણિદ્વીપમાં જાય છે અને તેને પાછા મૃત્યુલોકમાં આવવું પડતું નથી. પોતાના ધર્મથી વિચલિત ન થનાર શક્તિ અને ગણપતિના ઉપાસકો તે દેવતાઓના ધામમાં જાય છે અને નિશ્ચિત સમય સુધી ત્યાં રહીને પાછા ભારત ખંડમાં જન્મ ધારણ કરે છે. સાધ્વી અન્ય દેવતાઓની ઉપાસના કરનાર બ્રાહ્મણો જુદા જુદા લોકમાં જાય છે પરંતુ તે પાછા ભારત ખંડમાં આવે છે. ભગવાન શ્રી હરિની ઉપાસના કરનાર પોતાના ધર્મમાં અટલ બ્રાહ્મણો ભક્તિના પ્રભાવથી ભગવાનના પરમ ધામને પ્રાપ્ત થાય છે. જે પોતાના ધર્મનું પાલન કરતા નથી તેવા આચારહીન કામનાઓથી ઘેરાયેલા લોક નિશ્ચિંતપણે નરકમાં જાય છે. ચારેય વર્ણના લોક પોતપોતાના ધર્મમાં ચુસ્ત રહીને શુભ કર્મનું ફળ ભોગવતા ફળ ભોગવવાના અધિકારી બને છે. પોતાનું કર્તવ્ય કર્મ કરતા નથી તેવા લોકો અવશ્ય નરકમાં જાય છે. ચારેય વર્ણો માટે પોતાના ધર્મનું પાલન કરવું પરમ આવશ્યક છે. પોતાના ધર્મ સાથે જોડાયેલા બ્રાહ્મણ સર્વ ધર્મ નિરત વિપ્રને જે પોતાની કન્યા આપે છે તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. સાધ્વી જો કન્યાને અલંકૃત કહીને કન્યાદાન કરવામાં આવે તો તેનાથી બે ગણું ફળ પ્રાપ્ત થાય છે. આવું કન્યાદાન કરનાર સકામ હોય તો તે ચંદ્રલોકમાં અને નિષ્કામ હોય તો વિષ્ણુ લોકમાં જાય છે. દૂધ ચાંદી સોનું વસ્ત્ર ઘી ફળ અને જળ બ્રાહ્મણોને દાનમાં આપનાર પુણ્યાત્મા પુરુષ એક મન્વંતર સુધી ચંદ્રલોકમાં જાય છે. પતિવ્રતે પવિત્ર બ્રાહ્મણને સોનું ગાય અને તાંબુ વગેરે દ્રવ્યનું દાન કરનાર સત્પુરુષ જન્મ મરણથી મુક્ત થઈ વિસ્તૃત એવા સૂર્યલોકમાં અનંતકાળ સુધી રહે છે. જે બ્રાહ્મણને પૃથ્વી અથવા ખૂબ ધન દાનમાં આપે છે તે ભગવાન વિષ્ણુના પરમ સુંદર શ્વેત દ્વીપમાં જાય છે અને દીર્ઘકાળ સુધી ત્યાં નિવાસ કરે છે. ભક્તિપૂર્વક બ્રાહ્મણને મકાનનું દાન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુના શ્રેષ્ઠ અને સુખદ લોકમાં દીર્ઘકાળ અર્થાત તે મકાનના રજગણ હોય તેટલા વર્ષો સુધી ત્યાં વસે છે. મનુષ્ય જે જે દેવતા નિમિત્તે ગૃહદાન કરે છે તે દેવતાના ધામમાં જાય છે. પોતાના ઘેર રહીને દાન આપવા કરતા રાજભવન પર જઈને દાન કરવાથી ચાર ગણું ફળ મળે છે. પવિત્ર તીર્થમાં 100 ગણું અને કોઈ શ્રેષ્ઠ સ્થાનમાં જઈને દાન કરવાથી 2 ગણું ફળ મળે છે એવું બ્રહ્માજીનું કહેવું છે. બધા જ પાપોમાંથી મુક્ત થવા માટે તળાવનું દાન કરનાર વ્યક્તિ તેની રેતીના કણ જેટલા વર્ષો સુધી જનલોકમાં રહે છે. કુવાનું દાન કરવાથી મનુષ્યને 10 ગણું ફળ મળે છે. કુવાનું દાન કરવાથી તળાવના દાનનું ફળ પણ મળી જાય છે. તળાવનું માપ 4000 ધનુષ કહેતા 4 હાથ લંબાઈનું ધનુષનું પ્રમાણ કહે છે. ધનુષ પહોળું અને એટલું જ લાંબુ નક્કી કરવામાં આવ્યું છે. તેનાથી નાનું માપ છે તેને વાપી એટલે કે વાવ કહેવામાં આવે છે. સુપાત્રને આપેલું કન્યાદાન 10 વાપી જેટલું છે. જો અલંકારો સાથે કન્યાનું દાન કરવામાં આવે તો તેનાથી 2 ગણું ફળ મળે છે. તળાવ દાનથી જે ફળ મળે છે તેટલું જ ફળ તળાવના જીર્ણોદ્ધારથી પણ મળી જાય છે. વાવમાંનો કીચડ કઢાવવાથી તે વાવ બંધાવી હોય તેટલું પુણ્ય મળે છે. પતિવ્રતે જે મનુષ્ય પીપળાનો વૃક્ષ રોપીને તેની પ્રતિષ્ઠા કરાવે છે તે 1000 વર્ષો સુધી ભગવાનના વિષ્ણુ લોકમાં જાય છે. સાવિત્રી જે બધા પ્રાણીઓ માટે બગીચો બનાવે છે તે 10000 વર્ષો સુધી ધ્રુવ લોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે ભગવાન વિષ્ણુ પ્રત્યર્થે વિમાનનું દાન કરનાર મનુષ્ય એક મન્વંતર સુધી વિષ્ણુ લોકમાં વસે છે. જો તે વિમાન મોટું હોય અને તેને ચિત્રોથી સજાવ્યું હોય તો તેનું ચાર ગણું ફળ મળે છે. પાલખીના દાનનું ફળ વિમાનના દાનથી અડધું હોય છે. જે મનુષ્ય ભગવાન શ્રી હરિ પ્રત્યર્થે મંદિરનું દાન કરે છે તે ખૂબ જ લાંબા સમય સુધી ભગવાન વિષ્ણુના લોકમાં નિવાસ કરે છે. પતિવ્રતે રાજભવન સુધી રાજમાર્ગ બનાવનારો સદપુરુષ હજારો વર્ષો સુધી ઇન્દ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રાહ્મણો અથવા દેવતાઓને આપેલું દાન સમાન ફળ આપનારું છે. જે પૂર્વ જન્મમાં આપ્યું છે તે જ બીજા જન્મમાં પ્રાપ્ત થાય છે. જે આપ્યું જ નથી તે કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? પુણ્યાત્મા પુરુષો સ્વર્ગનું સુખ ભોગવીને ભારત ખંડમાં ઉત્તમ બ્રાહ્મણના કુળમાં જન્મે છે. પુણ્યશાળી બ્રાહ્મણ સ્વર્ગ સુખ ભોગવ્યા પછી ફરીથી બીજા જન્મમાં બ્રાહ્મણ થાય છે. આવો જ નિયમ ક્ષત્રિય વગેરે વર્ણો માટે પણ છે. ક્ષત્રિયો અને વૈશ્ય તપસ્યા દ્વારા બ્રાહ્મણત્વને પ્રાપ્ત થાય છે એવું શ્રુતિમાં જોવા મળે છે. ગમે તેટલો સમય વીતી કેમ ન ગયો હોય, ભોગવ્યા વિના ક્ષીણ થતા નથી. પોતાના કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ જીવને અવશ્ય ભોગવવું પડે છે. દેવતાઓ અને તીર્થોની સહાયથી અને અનેક શરીરો ધરવાથી પ્રાણી શુદ્ધ થાય છે, કર્મોથી મુક્ત થાય છે એ વિશે મેં તમને જણાવ્યું. હવે વધારે શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી અંબે માતાકી જય.